माजम रातना सपना रे आया पारका नी पीतियो चोली रे। अच्छा ए आई द गाली तोने नोती रे दान भूली गई मारी प्रीत रे। ए माजम रातना सपना परणी गयो मारो प्यार। ¡Gracias! Thank you. पावी लो भले तू विदेशी रे भले तू विदेशी रे हूँ गामड़ा नो छोरो हूँ दिल नो गणो भड़ो ए देसी देसी करमा जानो भले तू विदेशी रे भले तू विदेशी रे हूँ गामड़ा नो छोरो हूँ दिल नो गणो भड़ो भले तू भी देसी रे हूँ गामड़ा नो छोरो हूँ दिल नो गणो भोड़ो हूँ गामड़ा नो छोरो हूँ दिल नो गणो भोड़ो મારા ઘરના લાવી રોજ પાણી ડારે ભરે પાણી ડારે ભરે દસે દસી ના કર છોરી ભલે તું વિદેશી રે ભલે તું વિદેશી રે હું ગામડા નો છોરો હું દિલ નો ગણો ભોળો જમકુ મેરી જાનો તું થઈ જા મેરે જેસી રે થઈ જા મેરે જેસી રે હું ગામડા નો છોરો હું દિલ નો ગણો ભોળો હું ગામડા નો છોરો હું દિલ નો ગણો ભોળો જોઠા પ્રેમ મારે લૂંટાયો પ્રેમ મારે આ તો ઘેર વગરની ગાડી પડી ડેમ મોરે બાપા SpaceMaja.com